શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિ શ્રાવણ મહિનાથી ગઢપુરથી ગયા પછી દેશાંતરમાં ફરી પાછા નવમે મહિને ચૈત્ર માસમાં ગઢપુર પધાર્યા છે. આવા સમાચાર સાંભળી દેશ દેશાંતરમાંથી હજારો ભક્તો ભગવાન શ્રીહરિના દર્શન કરવા ગઢપુર આવવા લાગ્યા. સર્વે ચૈત્રવદ બારસની દિવસે શ્રીહરિના દર્શન કરી ખૂબ જ આનંદ પામ્યા. ભગવાન શ્રીહરિએ તેઓનું સન્માન કર્યું. તેઓ 8 દિવસ સુધી ગઢપુરમાં નિવાસ કરીને રહ્યા. શ્રીહરિએ વૈશાખ સુદ અક્ષય તૃતીયાને દિવસે ચંદન યાત્રાનો મહોત્સવ પણ ઉજવ્યો. પછી સ્વસ્થ ચિત્તે પોતાના આસન ઉપર વિરાજમાન થયેલા ભગવાન શ્રીહરિની શ્રીનગરવાસી ભક્તજનોએ બે હાથ જોડી આદરથી પ્રાર્થના કરી કે, હે ભગવાન, તમે કૃપા કરીને અમારા અમદાવાદ નગરમાં પધારો, કારણ કે ત્યાં મંદિર બાંધવાની અમારા સર્વે ભક્તજનોના મનમાં ઈચ્છા થઈ છે. અંગ્રેજ રાજાના ગવર્નરે અધિકાર આપેલા ગુજરાતના શાસનાધિકારી અને શ્રીનગરમાં નિવાસ કરતા શાસકે મંદિર કરવાનું અનુમોદન કરેલું છે. અમે તેમની પાસે મંદિર બાંધવાની મંજૂરી માગી ત્યારે તેણે જલ્દીથી અહીં તમારું મંદિર કરો એવું અનુમોદન આપ્યું છે, કારણ કે તે શાસકને તમારા ઉપર ખૂબ જ પ્રેમ છે. તેથી હે પ્રભુ, શ્રીનગરમાં મંદિર બાંધવાનો અમારો મનોરથ છે તે તમે પૂર્ણ કરો. હે ભગવાન, સંતોએ સહિત તમારી અમે ખૂબ જ સેવા કરીશું. હે રાજન, આ પ્રમાણે શ્રીનગર નિવાસી ભક્તજનોએ પ્રાર્થના કરી. તેથી ભક્તિધર્મનું પોષણ કરનારા સ્વયં શ્રીહરિએ તથાસ્તુ કહીને પ્રાર્થના સ્વીકારી. તેથી સર્વે ભક્તજનો ખૂબ જ હર્ષ પામવા લાગ્યા. અને શ્રીહરિએ આનંદાનંદ મુનિને કહ્યું કે, હે મુનિ, તમે અત્યારે આ ભક્તજનોની સાથે શ્રીનગર જાઓ. ત્યાંના અંગ્રેજ નૃપતિ મંદિર કરવા માટે આપણને ભૂમિનું દાન કરશે. તે ભૂમિમાં શિલ્પશાસ્ત્રના નિયમાનુસાર મંદિર બંધાવજો. મંદિર તૈયાર થઈ જાય ત્યારે અહીં દૂતને મોકલજો. હું ત્યાં આવીને શ્રી નરનારાયણ ભગવાનની સ્થાપના કરીશ. હે રાજન, આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું ત્યારે સ્વામીએ કહ્યું કે, હે પ્રભુ, તમે કહ્યું એ પ્રમાણે જ હું કરીશ. પછી શ્રીનગરના ભક્તજનો શ્રીહરિને પ્રણામ કરી કહેવા લાગ્યા કે, હે પ્રભુ, તમે અવશ્ય પધારજો. એમ કહી મંડળે સહિત આનંદાનંદ સ્વામીની સાથે ગઢપુરથી શ્રીનગર જવા રવાના થયા. શ્રીનગર આવી આનંદાનંદ સ્વામીએ પોતાના નિવાસને ઉચિત ભવનમાં સંતોના મંડળે સહિત ઉતારો કર્યો. પૂર્વાસી ભક્તજનો સંત મંડળે સહિત આનંદાનંદ સ્વામીની યથાયોગ્ય જરૂરી સેવા કરવા લાગ્યા. ત્યાંના શાસનાધિકારી પણ આનંદાનંદ સ્વામીના દર્શને આવ્યા અને કહ્યું કે, હે મુનિ, મંદિર કરવા માટે તમને જેટલા પ્રમાણમાં ભૂમિની ઈચ્છા હોય તેટલી ભૂમિ હું તમને આપું છું, તમે સ્વીકારો. અત્યારે આ બાબતમાં કોઈ તમને રોકનારો નથી. હે રાજન, આ પ્રમાણે કહ્યા પછી આનંદાનંદ સ્વામીએ તેણે આપેલી અને મનને ગમે તેવી રમણીય ભૂમિમાં અતિશય મજબૂત રમણીય વિશાળ મંદિર બંધાવ્યું. તે વિશાળ મંદિરને ચતુર શિલ્પીઓએ સારી કળાથી શણગાર્યું. તે સમયે શ્રીનગરના સર્વે ભક્તજનો જે જોઈએ તે આદરપૂર્વક લાવી આપતા હતા. હે રાજન, આમ કરતા શ્રી નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠાને યોગ્ય મંદિર તૈયાર થયું. ત્યારે શ્રેષ્ઠ જ્યોતિષીને પ્રતિષ્ઠાનો મુહૂર્ત પૂછી તેના દિવસનો નિર્ણય કર્યો. પછી આનંદાનંદ સ્વામીએ શ્રીહરિને બોલાવવા માટે તેમજ મંદિર રચનાનું સમગ્ર વૃત્તાંત નિવેદન કરવા માટે બે સંતોને ગઢપુર મોકલ્યા. હે રાજન, આ બાજુ ગઢપુરમાં શ્રીહરિ પોતાના બંને ભાઈઓની સાથે વાલ્મીકિ રામાયણ સાંભળવાની ઈચ્છાથી દ્વારિકાની યાત્રાએ ગયેલા તે બંનેની પુનરાગમનની પ્રતીક્ષા કરતા હતા. જેઠ સુદ દશમી અર્થાત ગંગા દશેરાની તિથિએ સૂર્ય જ્યારે આકાશના મધ્યભાગમાં આવ્યા ત્યારે શ્રીહરિએ ગંગા પૂજનનો મહોત્સવ ઉજવી બ્રાહ્મણોને ભોજન કરાવ્યા અને પોતે સુવાસિની ભાભીના નિવાસસ્થાને ભોજન કરવા પધાર્યા. અને આ બાજુ બંને ભાઈઓ દ્વારિકાપુરીથી ગઢપુર પધાર્યા. હે રાજન, જે પુરુષો તીર્થ કરીને પાછા પધારે ત્યારે તેમની સન્મુખ જવામાં બહુ જ મોટું પુણ્ય થાય છે એ રીતને જાણતા હોવાથી શ્રીહરિ બંને ભાઈઓની સન્મુખ જઈ આદરપૂર્વક બાથમાં ઘાલીને ભેટ્યા. શ્રીહરિએ મોટા ભાઈ રામપ્રતાપજીને નમસ્કાર કર્યા અને નાના ભાઈ ઈચ્છારામજીએ શ્રીહરિને નમસ્કાર કર્યા. પછી તેમના સ્વાગત સમાચાર પૂછી બંને ભાઈઓને થોડી વિશ્રાંતિ લેવડાવી. તે બંનેની સાથે ભોજન લેવા શ્રીહરિએ સ્નાન કર્યું ને બંને ભાઈઓને વિનોદના વાક્યોથી આનંદ આપતા તેમની સાથે ભોજન કર્યું. પછી બીજે દિવસે એકાદશીના રામચરિત્ર સાંભળવાનો પ્રારંભ કર્યો. હે રાજન, શ્રીહરિએ સંવત 1877ના જેઠ સુદ નિર્જલા એકાદશીથી પ્રારંભ કરીને પ્રતિદિન બંને ભાઈઓની સાથે વાલ્મીકિ રામાયણનું વિધિ સહિત શ્રવણ કર્યું અને સંવત 1878ના પોષ સુદી એકાદશીની તિથિએ તેની સમાપ્તિ કરી. વસ્ત્ર આભૂષણો તેમજ ધન અર્પણ કરી વક્તા પ્રાગજી પુરાણીનું પૂજન કરી સંતોષ પમાડ્યા. આ પ્રમાણે 8 માસ સુધી રામાયણનું શ્રવણ કર્યું. હે રાજન, ત્યાર પછી ભગવાન શ્રીહરિએ પોષ માસની પૂર્ણિમાથી ચાંદ્રાયણ વ્રતનો પ્રારંભ કરી માઘ માસની પૂર્ણિમા સુધી પ્રતિદિન ભક્તજનોની સાથે ઉન્મત્ત ગંગામાં પ્રાતઃકાળે માઘ સ્નાન કરવા જતા. તે વ્રતને અંતે હજારો બ્રાહ્મણો તેમજ સંતોને ભોજન કરાવી તૃપ્ત કરી સ્વયં શ્રીહરિ પારણા કરી પોતાના આસન ઉપર આવીને બેઠા. તે સમયે બંને સંતો શ્રીનગરથી આવીને શ્રીહરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી તેમની આગળ બેઠા. ત્યારે ભગવાન શ્રીહરિએ તે બંને સંતોનો સ્વાગતાદિ પ્રશ્નો કરી સત્કાર કર્યો. તેમાં પ્રથમ શ્રીહરિએ સંતોને ભોજન જમાડી પછી શ્રીનગરનું વૃત્તાંત પૂછ્યું ત્યારે સંતોએ પણ સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યું. સંતોના વચનો સાંભળી શ્રીહરિએ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરી શ્રીનગર જવાનો નિર્ણય કર્યો. હે રાજન, સંવત 1878ના ફાગણ સુદ તૃતીયાને દિવસે શ્રી નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠાનું મુહૂર્ત જાણી શ્રીહરિએ શ્રીનગર જવા માટે પોતાના સોમલાખાચર આદિ પાર્ષદોને તૈયાર થવાની આજ્ઞા કરી. પોતાની સાથે શ્રીનગર આવવા તૈયાર થયેલી તેમજ અષ્ટપ્રકારે પુરુષના પ્રસંગનો ત્યાગ કરવારૂપ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી રહેલી જયાબા લલિતાબા આદિ સ્ત્રીઓને શ્રીનગરમાં મનુષ્યોની ભીડને કારણે ત્યાં આવવું ઠીક નથી એમ કહીને તેઓને ગઢપુરમાં રહેવાનું કહ્યું અને અમે સર્વે અહીં જલ્દી પાછા ફરીશું એવું વચન આપી ભગવાન શ્રીહરિ મયારામ ભટ્ટ આદિ જ્યોતિષકારોએ બતાવેલા માઘવદ 7મી તિથિના મુહૂર્તમાં દુર્ગપુરથી ચાલી નીકળ્યા. હે રાજન, શ્રીહરિએ સૂર્ય શુભ લગ્નમાં હતા ત્યારે જવા પ્રયાણ કર્યું. તે સમયે પૃથ્વીપતિ ઉત્તમ રાજા પોતાના રતનજી ભગુજી આદિ બીજા હજારો પાર્ષદો તેમજ ક્ષત્રિય શ્રેષ્ઠ સોમ સુરાદિ ઘોડેસ્વારોથી વીંટળાઈને વેગવાન ઘોડા ઉપર આરૂઢ થઈ શ્રીહરિ પોતાના બંને ભાઈઓ તથા સર્વે સંતોની સાથે દુર્ગપુરથી શ્રીનગર જવા નીકળ્યા. માર્ગમાં આવતા ગામોના ભક્તજનોના પૂજનનો સ્વીકાર કરતા શ્રીહરિ પોતાના પાર્ષદોની સાથે 5મી દિવસે શુભ એકાદશીની તિથિએ શ્રીનગર પધાર્યા. હે રાજન, ભગવાન શ્રીહરિએ નગરની સમીપના જ પ્રદેશમાં રહેલા કાંકરિયા તળાવની ચારે બાજુ ફરતે પોતાનો નિવાસ કર્યો. તે સમયે નગરવાસી ભક્તજનો તત્કાળ ત્યાં આવ્યા ને શ્રીહરિની સેવા કરવા લાગ્યા. તે ભક્તોમાં નથુરામ, હેમંતરામ, ગણપતભાઈ આદિ બ્રાહ્મણ ભક્તો હતા. તે અતિશય હર્ષ પામતા શ્રીહરિની સેવા કરવા લાગ્યા. તેમજ હીરાચંદ, બેચરભાઈ, લાલદાસ, માણિકલાલ, દામોદર આદિ વૈશ્ય ભક્તજનો હતા તે પણ શ્રીહરિની સેવા કરવા લાગ્યા. અને બહેનોમાં ગંગા, રેવતી, દિવાળી, લક્ષ્મી, શ્યામા, શિવા આદિ ભક્તિવાળા બહેનો હતા તે પણ શ્રીહરિની યથાયોગ્ય સેવા કરવા લાગ્યા. હે રાજન, શહેરના અન્ય હજારો ભક્તજનો શ્રીહરિના દર્શન કરવાની અતિ ઉત્કંઠાવાળા થઈ પૂરની બહારના ભાગે કાંકરિયા તળાવે વિરાજતા ભગવાન શ્રીહરિના નિવાસ સ્થાને આવ્યા ને દર્શન કરી પરમ આનંદ પામ્યા. તે સમયે નથુરામ આદિ સમસ્ત ભક્તજનોએ, સંતો પાર્ષદોએ સહિત શ્રીહરિનો યથાયોગ્ય આતિથ્ય સત્કાર કર્યો ને આનંદાનંદ સ્વામી ભગવાન શ્રીહરિની સમીપે આવી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પોતાનું મંદિર કરવા સંબંધે સમગ્ર વૃત્તાંત શ્રીહરિના પૂછવાથી કહેવા લાગ્યા. હે રાજન, બારસને દિવસે સકલ જનોના ચિત્તને પોતાની મૂર્તિમાં આકર્ષી લેતા શ્રીહરિએ ઉપવાસના પારણા કરી પૂર્વાસી ભક્તોની પ્રાર્થનાથી અનેક શણગારોથી અલંકૃત કરેલા અશ્વ ઉપર આરૂઢ થઈ ગુજરાતની રાજધાની શ્રીનગરમાં પ્રવેશ કર્યો. હે રાજન, તે સમયે સેંકડો અને હજારો ભક્તજનો ભગવાન શ્રીહરિની આગળ પાછળ તેમજ બંને બાજુએ સમૂહમાં ચાલવા લાગ્યા. તે સમયે દુંદુભી આદિ વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. ગાયક વૃંદ અતિ પ્રસન્ન થઈ સુમધુર સ્વરે શ્રીહરિના ગુણોનું ગાન કરતા હતા. હજારો બંદૂકધારીઓ પોતાના શરીર પર અનેક પ્રકારના આયુધો બાંધી વારંવાર બંદૂકોનો અવાજ કરતા કરતા શ્રીહરિની આગળ ચાલવા લાગ્યા. હે રાજન, હજારો ભક્તજનોની સાથે શ્રીહરિ અમદાવાદપુરમાં પ્રવેશ કરી રહ્યા છે. આવા સમાચાર સાંભળીને પૂર્વાસીજનો બેબાકળા થઈ પોતાના સમસ્ત સાંસારિક કાર્યોનો ત્યાગ કરી તત્કાળ ઘરની બહાર નીકળવા લાગ્યા. હે નરેશ, ભગવાન શ્રીહરિના દર્શન કરવામાં અતિશય ઉત્કંઠાવાળા પૂર્વાસીજનો માર્ગમાં શ્રીહરિને ચાલવાની જગ્યા છોડીને માર્ગની બંને બાજુએ પંક્તિબદ્ધ ઊભા રહી એકબીજાના ખભા ઉપર હાથ ટેકવીને શ્રીહરિના દર્શનની પ્રતીક્ષા કરવા લાગ્યા. ઊંચેથી વાગી રહેલા વાજિંત્રોનો નાદ સાંભળીને શ્રીહરિના આગમનની દિશામાં જ નેત્રોને સ્થિર કરી દૂરથી જ હાથ વડે શ્રીહરિને અરસપરસ દેખાડી બે હાથ જોડી પ્રણામ કરવા લાગ્યા. હે રાજન, રાજચિહ્નોવાળા શ્વેત છત્રથી અને બંને બાજુ ઢોળાઈ રહેલા ચામરોથી વિરાજમાન તથા નગરવાસી જનોને પોતાની મૂર્તિમાં આકર્ષણ કરી રહેલા શ્રીહરિ બહુ પ્રકારની શોભાએ યુક્ત શ્રીનગરને નિહાળવા લાગ્યા. તે સમયે શેરીઓમાં સુગંધિમાન જળના છંટકાવ કરવામાં આવ્યા હતા. રાજમાર્ગ તથા ચોતરાઓમાં ગજમદના જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પાંચ પ્રકારના મંગલદ્રવ્યોની સાથે સુવર્ણના કુંભ તથા કેળના સ્તંભ તેમજ શેરડીના દંડથી ઘરના આંગણાઓ શણગારવામાં આવ્યા હતા. સૂર્યની કિરણોથી શોભતા વિશાળ મહેલોની પંક્તિબદ્ધ શોભાથી દર્શને આવેલા દેવતાઓને પણ આ આપણો સ્વર્ગ છે કે શું એવો ભ્રમ પેદા થતો હતો. અગરુ ધૂપ દીપોથી અને ધજા પતાકાથી જાણે પોતાને બોલાવતો હોય ને શું તેમ એ શ્રીનગર શોભી રહ્યું હતું. હે રાજન, શ્રીનગરમાં પ્રવેશ કરી રહેલા શ્રીહરિના સર્વજનો દર્શન કરવા લાગ્યા. તે સમયે પૂર્ણિમાના ચંદ્રમાની સમાન શોભી રહેલા અને મંદ મંદ હાસ્ય કરતા શ્રીહરિ સુવર્ણના દંડવાળા છત્ર ચામરોથી યુક્ત કોઈ રાજા મહારાજા જાણે પધારી રહ્યા હોય તેવી શોભાને ધરી રહ્યા હતા તેવા ભગવાનના દર્શન કરવાની અતિ ઉત્કંઠાવાળી નારીઓ ઘરકામનો ત્યાગ કરી ઉતાવળમાં વસ્ત્રો તથા આભૂષણો ઉલટા સુલટા ધારણ કરી મહેલના ઝરૂખા ઉપર ચડી બારી વાટે સુસ્થિર નેત્રોથી આદરપૂર્વક નમસ્કાર કરવા લાગી. હે રાજન, બજારોમાં રહેલા વેપારીઓ પોતાના વેપારના કામકાજનો ત્યાગ કરી શ્રીહરિ ઉપર ભક્તિભાવ પ્રગટ થવાથી ભક્તોની જેમ નમ્ર થઈ અનેકવિધ ઉપચારોથી શ્રીહરિનું સન્માન કરવા લાગ્યા. બ્રાહ્મણો પણ ચોખા, ચંદન તથા પુષ્પના હારો અર્પણ કરી તથા પ્રણામ કરીને શ્રીહરિની પૂજા કરવા લાગ્યા. જે મધુર કંઠવાળા વિપ્રો હતા તે ઉચ્ચસ્વરે સામવેદના મંત્રોનું ગાન કરવા લાગ્યા અને શ્રીહરિ પણ દર્શનાર્થી અને પૂજા કરતા સર્વે પૂર્વાસી ભક્તજનોનું સન્માન કરતા નવા વાસની પોળમાં પધારી ધીરેથી અશ્વ ઉપરથી નીચે ઉતર્યા. હે રાજન, પછી શ્રીહરિ આનંદાનંદ સ્વામીનો હાથ પકડીને નૂતન મંદિરને ચારે તરફથી નિહાળી શિલ્પીઓની પ્રશંસા કરવા લાગ્યા ને મંદિરની સમીપમાં ભક્તજનોની સભાને મધ્યે બે ઘડી સુધી પાટ ઉપર વિરાજમાન થયા અને કહેવા લાગ્યા કે આ શ્રીનગરમાં આટલું મોટું સુંદર નવ્ય ભવ્ય મંદિર શ્રી નરનારાયણ દેવની ઈચ્છાથી જ થયું છે. પછી પ્રતિષ્ઠાવિધિ કરવામાં નિષ્ણાત પ્રાણ ગોવિંદાદી બ્રાહ્મણોને પૂછી પ્રતિષ્ઠાવિધિના સર્વે શુભ ઉપચારો શ્રીનગર નિવાસી ભક્તજનોની પાસે ભેળા કરાવ્યા. પછી ભગવાન શ્રીહરિ નગરથી બહાર પોતાના નિવાસસ્થાને પધારી ઊંચા સિંહાસન ઉપર આવીને વિરાજમાન થયા. સાંજનો સમય થયો ત્યારે પૂર્વાસીજનો શ્રીહરિના દર્શન કરવા આવ્યા અને નગરના શાસનાધિકારી પણ પ્રતિદિન શ્રીહરિના દર્શન કરવા માટે આવતા ને તેમની આગળ દાસની જેમ બે હાથ જોડી ઊભા રહેતા. શ્રીહરિ તેમને યથાયોગ્ય સન્માન આપી આનંદ પમાડતા અને તે પણ ભગવાન શ્રીહરિને યથાયોગ્ય બહુમાન આપીને સત્કારતા. શ્રીહરિએ પહેલે દિવસે તેના ભૂમિદાનની ખૂબ જ પ્રશંસા કરી તેથી તે કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમને જે કાંઈ પણ કામ પડે તે મને કહેજો, હું તમારો સેવક છું. એમ કહીને તે પોતાના નિવાસ સ્થાને ગયા. હે રાજન, પછી સંતોના શ્યામ શ્રીહરિએ ભગવાનનું નામ સંકીર્તન કરાવી નગરવાસી જનોને પાછા નગરમાં જવાની આજ્ઞા આપી. પોતાના ઉતારામાં આવી સંધ્યાવિધિનું અનુષ્ઠાન કર્યું. હે રાજન, પ્રતિદિન ભક્તજનોની સભામાં હરિમંદિર કરવારૂપ પૂર્ત કર્મનો મહિમા કહેતા શ્રીહરિને ત્યાં કાંકરિયાની પાળે 6 દિવસ પસાર થઈ ગયા. તે 6 દિવસ દરમિયાન અનેક ચરિત્રો કર્યા. તેમાં પૂર્વાસી ભક્તજનોએ ભગવાન શ્રીહરિની ગીતવાજિંત્રોના મધુર ધ્વનિની સાથે અતિશય હર્ષપૂર્વક પોતપોતાને ઘેર પધરામણી કરાવી પૂર્ણકામ મનોરથવાળા થઈ વિવિધ ઉપચારોથી પૂજા કરી. ભગવાન શ્રીહરિ પણ સર્વે મનુષ્યોને સંતોષ પમાડી તેઓએ અર્પણ કરેલા પત્ર અને જળને પણ પોતાના હસ્તકમળથી ગ્રહણ કરીને સર્વે જનોને ધર્મ માર્ગમાં સ્થાપિત કરતા હતા. હે રાજન, નરનારીઓના મોટા મોટા સમુદાયો શ્રીહરિના દર્શન કરવા માટે સર્વે ગામો તેમજ નગરોમાંથી પ્રતિદિન ત્યાં આવવા લાગ્યા. શ્રીહરિએ છેક ફાગણ સુદ બીજને દિવસે પ્રતિષ્ઠાવિધિમાં આગલે દિવસે કરવા યોગ્ય વિધિની સિદ્ધિ માટે નગરની મધ્યે પૂર્વે જ્યાં નવાવાસમાં પોતાનો ઉતારો કરેલો હતો ત્યાં જ ફરી ઉતારો કર્યો. હે રાજન, વિધિને જાણતા વિપ્રોએ પ્રતિષ્ઠાવિધિમાં સ્વસ્તિવાચનપૂર્વક ગ્રહયજ્ઞ કરી પહેલે દિવસે જ અધિવાસનું અનુષ્ઠાન કર્યું. ત્યાર પછી બીજે દિવસે સંવત 1878ના ફાગણ સુદ ત્રીજના દિવસે પ્રતિષ્ઠાના વેદોક્ત વિધિમાં નિષ્ણાત પ્રાણ ગોવિંદાદી બ્રાહ્મણોએ રમણીય સર્વતોભદ્ર મંડળને મધ્યે અંગદેવતાઓએ સહિત પ્રધાન દેવતાનું શ્રીહરિ પાસે પૂજન કરાવ્યું અને શ્રી નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠાવિધિ પણ વૈદિક વિપ્રોએ શ્રીહરિ પાસે પૂર્ણ કરાવી. પછી વૈદિક મંત્રોથી શ્રીહરિ પાસે શ્રી નરનારાયણ ભગવાનની મહાપૂજા સંપન્ન કરાવી. તે સમયે તાલિકાઓના ધ્વનિની સાથે બ્રાહ્મણોના વેદમંત્રનો ઉચ્ચારણનો ધ્વનિ ગીત વાજિંત્રોના ધ્વનિની સાથે એક થઈ સમગ્ર દિશાઓમાં વ્યાપી ગયો. શ્રીહરિ શ્રી નરનારાયણ ભગવાનની મહાઆરતી કરીને તેમની સામે દ્રષ્ટિને સ્થિર કરીને બે ઘડી પર્યંત એમને એમ ઊભા રહ્યા. તે સમયે દર્શન કરનારા જનો શ્રી નરનારાયણ ભગવાનની બંને મૂર્તિઓને અતિશય મહાતેજોમય જોઈને પરમ વિસ્મય પામી ગયા. ત્યાર પછી શ્રીહરિએ ભગવાનની બંને પ્રકાશિત મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ને મંદિર બહાર મંડપમાં પધારી વરૂણીમાં વરેલા બ્રાહ્મણો પાસે હૂતદ્રવ્યથી સમગ્ર દેવતાઓને આહુતિ આપી તર્પણ કર્યું ને પૂર્ણાહુતિનો હોમ કરાવ્યો. હે રાજન, ત્યાર પછી શ્રીહરિએ પ્રતિષ્ઠાવિધિમાં જોડાયેલા પ્રાણ ગોવિંદાદિ સમગ્ર વિપ્રોને ગમતી અને જોઈતી દક્ષિણાઓ આપી, તેમજ અન્ય દક્ષિણા માટે જ પધારેલા સર્વે વિપ્રોને પણ ખૂબ જ દક્ષિણા આપી રાજી કર્યા. ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થઈ દર્શન માટે ઉમટેલા સર્વે ભક્તજનોને કંઈક કહેવાની ઈચ્છાથી ભગવાન શ્રીહરિએ તે સર્વેજનોને હાથની સંજ્ઞાથી મૌન કર્યા. તે સમયે મૌનભાવનો આશ્રય કરી પોતાના મુખકમળ સામે દ્રષ્ટિ બાંધીને બેસી રહેલા સર્વેજનોને શ્રીહરિ ઊંચો હાથ કરી કહેવા લાગ્યા, હે સર્વે ભક્તજનો, તમે સર્વે મારું વચન સાંભળો. હું તમારું હિત થાય તેવી વાત કરું છું. હે ભક્તજનો, પુરુષોત્તમ શ્રીકૃષ્ણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે. તે અક્ષર બ્રહ્મધામના તેજને વિશે રહેલા છે. તેજ ભગવાન આ પૃથ્વી પર સર્વ જીવ પ્રાણી માત્રના કલ્યાણને વાસ્તે પ્રગટ થયા છે. ધર્મ પ્રજાપતિ અને પત્ની મૂર્તિદેવીએ અતિશય ભક્તિભાવની સાથે તેનું ધ્યાન કર્યું ત્યારે તેના ધ્યાનના પ્રભાવથી તેમના ઉપર પ્રસન્ન થઈ ભગવાન વર્ણિવેશ ધારણ કરેલા નર અને નારાયણ આવા બે સ્વરૂપે ભક્તિના અંગથી પ્રગટ થયા. તે નરનારાયણ ભગવાન ધર્મ અને મૂર્તિ બંનેને તેઓએ માંગેલા ઈચ્છિત વરદાનનું પ્રદાન કરી બંનેને સંતોષ પમાડી મનુષ્યોના કલ્યાણને વાસ્તે બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા. પોતાની કર્મભૂમિ એવા એ બદ્રિકાશ્રમને વિશે ભારત દેશના પોતાનું શરણું લેનાર મનુષ્યોની ભક્તિ અને મુક્તિને માટે તપનું આચરણ કરનારા તે નરનારાયણ દેવ બદ્રિકાશ્રમને શોભાવી રહ્યા છે. હે ભક્તજનો, આ પૃથ્વીનો ભાર ઉતારવા બ્રહ્માદિ દેવતાઓની પ્રાર્થનાથી તે બદ્રીપતિ શ્રી નારાયણ ભગવાન કૃષ્ણ સ્વરૂપે યાદવકુળમાં પ્રગટ થયા હતા. હરિના સખા એવા નર તે કુરુવંશમાં અર્જુન નામે પ્રગટ થયા હતા. તેથી જ અર્જુનની સાથે વિરાજતા શ્રીકૃષ્ણ ભગવાનને શ્રી નરનારાયણ કહેવાય છે. તે શ્રી નરનારાયણ ભગવાનની મેં આ મંદિરમાં પ્રતિષ્ઠા કરી છે. આ શ્રી નરનારાયણ ભગવાનનું કાયા મન વાણીથી જે મનુષ્યો સેવન કરશે તેનું ચોક્કસ કલ્યાણ થશે તેમાં કોઈ સંશય કરવો નહીં. જે મનુષ્યો પ્રતિદિન નિયમપૂર્વક આ શ્રી નરનારાયણ ભગવાનના દર્શન કરશે તેવો મનોવાંછિત ભક્તિ અને મુક્તિને નિશ્ચય પામશે. કોઈ શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરશે તો તે પુત્રાર્થી પુત્ર પામશે, ધનાર્થી ધનને પામશે અને વિદ્યાર્થી વિદ્યાને પામશે. ઉપરાંત જેને જે ઈચ્છા હશે તે તેને પ્રાપ્ત થશે તેમાં કોઈ સંશય નથી. હે ભક્તજનો, આ શ્રી નરનારાયણ ભગવાનની આરાધના કરવાથી સર્વ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થશે. નિષ્કામી ભક્તો આ શ્રી નરનારાયણ ભગવાનની સેવા કરવાથી સંસાર સાગરને તરી જશે. જે બુદ્ધિમાનજનો શ્રીમદ ભાગવત આદિ શતશાસ્ત્રોનું પુરસ્ચરણ કે ગાયત્રી મંત્રનું પુરસ્ચરણ અહીં શ્રી નરનારાયણ ભગવાનની સમીપે બેસીને કરશે તે સર્વેજનોના સર્વે મનોરથો સફળ થશે. આ રીતે પૂર્વોક્ત સર્વેજનોની આલોકની કે પરલોકની કોઈ પણ ઈચ્છા હશે તે ચોક્કસ પૂર્ણ થશે, તેમાં કોઈ સંશય નથી. હે ભક્તજનો, ઉપરોક્ત સર્વે મનોરથો પૂર્ણ કરવા માટે દેશાંતરવાસી મનુષ્યોએ પણ ફાગણ માસમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ફૂલડોળને દિવસે એકવાર પણ અહીં સર્વ મનોરથોને પૂર્ણ કરનાર શ્રી નરનારાયણ ભગવાનના અવશ્ય દર્શન કરવા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિના આવા અમૃતની સમાન વચનો સાંભળી સર્વે ભક્તજનોએ બે હાથ જોડી તમે જેમ કહ્યું તે પ્રમાણે જ અમો કરીશું એમ કહી શ્રીહરિના વચનને માથે ચઢાવ્યું. પછી સર્વે ભક્તજનોએ શ્રી નરનારાયણ ભગવાનના અતિ હર્ષથી દર્શન કર્યા. બ્રાહ્મણોને હંમેશા દેવ માનીને પૂજન કરનારા ભગવાન શ્રીહરિએ પ્રતિષ્ઠાને દિવસે હજારો બ્રાહ્મણોને ઈચ્છિત ભોજનો જમાડી તૃપ્ત કર્યા ને અનેક પ્રકારની ગાયો તથા ધનની દક્ષિણા આપી સંતોષ પમાડ્યા. તે સમયે અનેક દેશમાંથી આવેલા નરનારીઓ ગીત વાજિંત્રોનો મધુર ધ્વનિ કરીને દશે દિશાઓને ગજાવવા લાગ્યા. આવા જનસમૂહોથી આખું શ્રીનગર મનુષ્યોથી ઉભરાયું હતું. પછી ભગવાન શ્રીહરિ નગરથી બહાર કાંકરિયાની પાળ ઉપર રાખેલા પોતાના નિવાસસ્થાને પધાર્યા. સ્નાન કરી રાત્રે પોતાના ભાઈને ઘેર ભોજન કર્યું. પછી બ્રાહ્મણોની 84 કરવાનો મનમાં સંકલ્પ કર્યો ને રાતોરાત સામગ્રી ભેળી કરાવી તત્કાળ કાર્યને સિદ્ધ કરી શકનાર ભગવાન શ્રીહરિએ બીજે દિવસે નગરથી બહાર કાંકરિયા સરોવરને કિનારે ચારે બાજુ ફરતે સમગ્ર પુરવાસી તથા અન્ય દેશોથી આવેલા સમગ્ર બ્રાહ્મણોના મંડળોને ભોજન જમાડી તૃપ્ત કર્યા. હે રાજન, ભગવાન શ્રીહરિએ ઈચ્છા પ્રમાણે ઘી સાકર લેવાની પ્રેરણા કરી, તેથી પુષ્કળ ઘીપ્રિય ભૂદેવોએ અતિશય આનંદ પામી પોતાની સ્ત્રીઓની સાથે હર્ષથી કંઠ સુધી બહુ ભોજન કર્યું. આ રીતે આખો દિવસ ભોજન કરી રહેલા ગુજરાતવાસી સર્વે બ્રાહ્મણોનો ત્યાં મોટો ઉત્સવ થયો. આ રીતે સર્વેને ભોજન કરાવી મનગમતી દક્ષિણાઓ આપી પોતપોતાને ઘેર જવાની રજા આપી. ત્યાર પછી શ્રીહરિ આંબલીઓના વૃક્ષની પંક્તિઓથી શોભતા સ્થાને સ્થાપન કરેલા ઊંચા સિંહાસન ઉપર સુખપૂર્વક બેઠા. શ્રી સ્વામિનારાયણ ભગવાને પૂર્વાસી તેમજ દેશાંતરવાસી હજારો બ્રાહ્મણોને એક જ દિવસમાં સંકલ્પ કરી તત્કાળ સામગ્રી ભેળી કરી જમાડી દીધા, તેથી સર્વે મનુષ્યોને અતિશય આશ્ચર્ય થયું, કારણ કે આથી પહેલા આવું કોઈ પણ કરી શક્યો ન હતો. હે રાજન, તે સમયે આ બાલવૃદ્ધ સર્વે મનુષ્યોને એટલો બધો આનંદ થયો કે રાત્રિ દિવસ શ્રી નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા સમયે જમાડવામાં આવેલા બ્રાહ્મણ 84ની જ વાતો કરતા હતા. શ્રીહરિએ ફાગણ સુદ 5મને દિવસે પોતાના ઉદ્ધવ સંપ્રદાયની રીતને અનુસારે શ્રી નરનારાયણ ભગવાનની પૂજા તથા ઉત્સવો ઉજવવા માટે વ્યવસ્થાની ગોઠવણી કરી. પછી શ્રીહરિ તે જ દિવસે પોતાના ભાઈને ઘેર ભોજન કરી બપોર પછી શ્રી નરનારાયણ ભગવાનના દર્શન કરી નમસ્કાર કરી સંતો પાર્ષદોની સાથે શ્રીનગરથી ચાલી નીકળ્યા. હે નરેશ, શ્રીહરિએ પોતાનાથી અતિશય પ્રસન્ન થયેલા અને હર્ષથી પાછળ આવતા સર્વે પૂર્વાસી ભક્તજનોને પાછા વાળ્યા અને પોતાના પાર્ષદોની સાથે ગઢપુર પધાર્યા. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ગઢપુરને વિશે ફૂલડોળના દર્શન કરવા પધારેલા સર્વે ભક્તજનોને દર્શનનું સુખ આપ્યું ને પોતાના નિવાસસ્થાન અક્ષર ઓરડીએ આવી પલંગ ઉપર વિરાજમાન થયા. તે જ સમયે જયાબા અને લલિતાબા આદિ સ્ત્રી ભક્તોએ આદરપૂર્વક ભગવાન શ્રીહરિના દર્શન કરી બહુ દિવસના વિરહની વેદના દૂર કરી વળી એકદમ શ્રીહરિની નજીક આવી પંચાંગ પ્રણામ કરી અતિશય આનંદ પામ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીનગરને વિશે પ્રથમ મંદિર કરીને શ્રી નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરી એ નામે 25મો અધ્યાય પૂર્ણ થયો.